શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 25 ગૃહસ્થ સંબંધી શૌચાચાર સ્નાન સંધ્યોપાસન વગેરે તથા વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમના ધર્મ. શ્રી સનકજી કહે છે, હે મુનિશ્રેષ્ઠ, હવે હું ગૃહસ્થના સદાચાર બતલાવું છું. સાંભળો, તે સદાચારોનું પાલન કરવાવાળા પુરુષના બધા પાપ નષ્ટ થઈ જાય છે, એમાં સંશય નથી. હે બ્રહ્મન, ગૃહસ્થ પુરુષે બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયથી પૂર્વની ચાર ઘડીમાં ઉઠીને જે પુરુષાર્થ મોક્ષ સાધનની વિરોધની ન હોય એવી જીવિકાનું ચિંતન કરવું. દિવસે યા સંધ્યા સમયે કાન પર જનોઈ ચડાવીને ઉત્તર દિશામાં મુખ કરીને મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. જો રાત્રિ હોય તો દક્ષિણ તરફ મુખ કરીને બેસવું જોઈએ. દ્વિજે માથું કપડાથી ઢાંકીને અને જમીન પર ઘાસ બિછાવીને શૌચ માટે બેસવું અને મૌન રહેવું. રસ્તામાં ગૌશાળા, નદીના તટ પર તલાવડી અને ઘરની સમીપ વૃક્ષની છાયામાં, દુર્ગમ સ્થાનમાં અગ્નિની સમીપ, દેવાલય પાસે, બગીચામાં, ખેડેલા ખેતરમાં, ચાર રસ્તા પર બ્રાહ્મણ, ગાય, ગુરુજન તથા સ્ત્રીઓની સમીપ, ભૂસું, અંગાર, ખપ્પર અથવા ખોપડીમાં તથા પાણીમાં વગેરે સ્થાનોના મળમૂત્રનો ત્યાગ ન કરવો. શૌચ શુદ્ધિને માટે સદા યત્ન કરવો જોઈએ. શૌચ જ દ્વિજત્વનું મૂળ છે. જે શૌચાચારથી રહિત છે તેના બધા કર્મ નિષ્ફળ થાય છે. શૌચે યત્ન સદા કાર્ય, શૌચ મૂલો દ્વિજ સ્મૃત, શૌચાચાર વિહીનસ્ય સમસ્તમ કર્મ નિષ્ફલમ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 27 શ્લોક 8. શૌચ બે પ્રકારનું હોય છે, એક બાહ્ય શૌચ અને બીજું આભ્યંતર શૌચ. માટી અને જળથી જે ઉપરની શુદ્ધિ કરવામાં આવે છે તે બાહ્ય શૌચ છે, અને અંદરના ભાવોની જે પવિત્રતા છે તેને જ આભ્યંતર શૌચ કહે છે. મળત્યાગ પછી શુદ્ધિને માટે માટી લાવવી, ઉંદર વગેરેની ખોદેલી વાવડી, કૂવા અને તલાવડીમાંથી કાઢેલી માટી શૌચ માટે લાવવી નહીં. સારી માટી લઈને શુદ્ધિનો યત્ન કરવો. લિંગમાં એકવાર અથવા ત્રણ વાર માટી લગાવીને ધોવા અને અંડકોષોમાં બે વાર માટી લગાવીને પાણીથી ધોવા. મનીષી પુરુષોએ પેશાબ કર્યા પછી આ પ્રમાણે શુદ્ધિનું વિધાન કર્યું છે. લિંગમાં એકવાર, ગુદાદ્વારમાં 5 વાર, ડાબા હાથમાં 10 વાર, પછી બંને હાથોમાં 7 વાર તથા બંને પગમાં 3 વાર માટી લગાવીને ધોવા જોઈએ. આ મળત્યાગ પછી તેના લેપ અને દુર્ગંધને દૂર કરવા માટે શુદ્ધિનું વિધાન કરવામાં આવ્યું છે. બ્રહ્મચારીઓ માટે આનાથી 2 ગણા શૌચનું વિધાન છે. વાનપ્રસ્થિઓ માટે 3 ગણું અને સંન્યાસીઓ માટે ગૃહસ્થ કરતા 4 ગણા શૌચનું વિધાન છે. હે મુનિશ્રેષ્ઠ, ક્યાંક રસ્તામાં હોય તો અડધાનું જ પાલન કરવું. રોગીને માટે યા બહુ ભારે વિપત્તિમાં પણ નિયમનું બંધન રહેતું નથી. સ્ત્રીઓ અને ઉપનયન રહિત કુમારો માટે પણ લેપ અને દુર્ગંધ દૂર થવા સુધીની શૌચની સીમા છે. ત્યારબાદ કોઈ શ્રેષ્ઠ વૃક્ષની છાલ સાથેનું લાકડું લઈએ તેનાથી દાંતણ કરવું. બિલી, અસના, અપામાર્ગ એટલે કે અધેડો, લીમડો, આંબો તથા આંકડા વગેરે વૃક્ષનું દાંતણ હોવું જોઈએ. પહેલાં તેને પાણીથી ધોઈને નીચેના મંત્રથી અભિમંત્રિત કરવું. આયુર્બલમ યશો વર્ચસ પ્રજા પશુ વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞામ ચ મેઘામ ચ ત્વમ નો દેહી વનસ્પતે. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 1 અધ્યાય 27 શ્લોક 25. અર્થાત, હે વનસ્પતે, તમે મને આયુ, યશ, બળ, તેજ, પ્રજા, પશુ, ધન, વેદ, બુદ્ધિ તથા ધારણા શક્તિ પ્રદાન કરો. કનિષ્ઠિકના એટલે કે ટચલી આંગળીના કનિષ્ઠિકેના અગ્રભાગ જેટલું જાડું અને 10 આંગળ લાંબુ દાંતણ બ્રાહ્મણે કરવું. ક્ષત્રિય 9 આંગળ, વૈશ્ય 8 આંગળ, શુદ્ર અને સ્ત્રીઓને 4 આંગળનું દાંતણ કરવું જોઈએ. દાંતણ ન મળે તો 12 કોગળાથી મુખ શુદ્ધિ કરી લેવી જોઈએ. ત્યાર પછી નદી વગેરેના નિર્મળ જળમાં સ્નાન કરવું તથા તીર્થોને પ્રણામ કરીને સૂર્યમંડળમાં ભગવાન નારાયણનું આહ્વાન કરવું. પછી ગંધ વગેરેનું મંડળ એટલે કુંડાળું બનાવીને ત્યાં જ ભગવાન જનાર્દનનું ધ્યાન કરવું. હે નારદજી, ત્યાર પછી પવિત્ર મંત્રો તથા તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. ગંગે ચ યમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સમનિધિ કુરુ પુષ્કરાધિની તીર્થાની ગંગાદ્યાહ સરિસ તથા આગચ્છંતુ મહાભાગા સ્નાન કાલે સદા મમ અયોધ્યા મથુરા માયા કાશી કાંચી યવંતિકા પુરી દ્વારવતી જ્ઞેયા સપ્ત સત્પે સત્પેતા મોક્ષદાયિકા નારદ પુરાણ પૂર્વભાગ એક અધ્યાય 27 શ્લોક સંખ્યા 33-35 અર્થાત સ્નાન સમયે જે સ્મરણ કરવાનું છે તે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ તથા કાવેરી નામવાળી નદીઓ આ જળમાં નિવાસ કરે પુષ્કર વગેરે તીર્થ તથા ગંગા વગેરે પરમ સૌભાગ્યવતી નદીઓ સદા મારા સ્નાન સમયે અહીં પધારે અયોધ્યા મથુરા હરદ્વાર કાશી કાંચી અવંતી અવંતી કહેતા ઉજ્જૈન અને દ્વારકાપુરી આ સાતને મોક્ષદાયી દાયની સમજવી જોઈએ. ત્યાર પછી શ્વાસને રોકીને પાણીમાં ડૂબકી લગાવી અને અધમર્ષણ સૂક્તનો જપ કરવો. પછી સ્નાનાંગ તર્પણ કરીને આચમન બાદ સૂર્યદેવને અર્ધ્ય આપવો. હે નારદજી, ત્યાર પછી સૂર્ય ભગવાનનું ધ્યાન કરીને જળમાંથી બહાર નીકળીને ફાટેલું ન હોય તેવું શુદ્ધ ધોયેલું વસ્ત્ર ધારણ કરવું. ઉપવસ્ત્ર પર ઓઢી લેવું. ત્યાર પછી દર્ભના આસન પર બેસીને સંધ્યાકર્મ પ્રારંભ કરવું. હે બ્રહ્મન, ઈશાન દિશામાં મુખ રાખીને ગાયત્રી મંત્રથી આચમન કરવું. પછી રુદક વગેરે મંત્રનું ઉચ્ચારણ કરીને વિદ્વાન પુરુષ બીજી વાર આચમન કરે, પોતાના શરીર પર પણ જળ છાંટે. પછી પ્રાણાયામનો સંકલ્પ કરીને પ્રણવનું ઉચ્ચારણ કર્યા પછી પ્રણવ સહિત સાતે વ્યાહતીઓના તથા ગાયત્રી મંત્રના ઋષિ છંદ અને દેવતાઓનું સ્મરણ કરીને સ્મરણ કહેતા ઓમકાર સહિત વ્યાહતીનો ગાયત્રી મંત્રનો તથા શિરોમંત્રનો વિનિયોગ અથવા તેમના ઋષિ છંદ અને દેવતાઓનું સ્મરણ આ પ્રમાણે છે. ઓમકારસ્ય બ્રહ્મ ઋષિ દેવી ગાયત્રી છંદ પરમાત્મા દેવતા સપ્ત વ્યાહતિનામ પ્રજાપતિ ઋષિ ગાયત્રી તૃષ્ણી તૃષ્ણી નુષ્ટુપ બૃહતિ પંકિત ત્રિષ્ટુબ જગત યહ છંદાંસી છંદયાંસી અગ્નિ વાયુ સૂર્ય બહસ્પૃતિ વરુણે ઇન્દ્ર વિશ્વદેવ દેવતા તસ્ત વિતુર વિતુ રીતિ વિશ્વામિત્ર ઋષિ ગાયત્રી છંદ સવિતા દેવતા આપો જ્યોતિર આપો જ્યોતિરિતિ શિરસ પ્રજાપતિ ઋષિ રજુર યજુર છંદો બ્રહ્માગ્નિ વાયુસુતા વાયુર્સુતા દેવતા પ્રાણાયમે વિનિયોગ. આ પ્રમાણે દેવતાઓનું સ્મરણ કરીને વિનિયોગ કરીને ભૂહુ વગેરે સાત વ્યાહુતિ દ્વારા મસ્તક પર જળ છાંટવું. ત્યાર પછી પૃથક પૃથક કરન્યાસ અને અંગન્યાસ કરે અંગન્યાસ કરે. પહેલાં હૃદયમાં પ્રણવનો ન્યાસ કરીને મસ્તક પર ભૂહુનો ન્યાસ કરે. પછી શિખામાં ભુવનો કવચમાં સ્વનો નેત્રોમાં ભૂર્ભુવનો તથા દિશાઓમાં ભૂર્ભુભસ્વ આ ત્રણેય વ્યાહતનો અને અસ્ત્રનો ન્યાસ કરે. ત્રણ વાર હથેળી પર તાળી પાડવી એ જ અસ્ત્રન્યાસ છે. આધુનિક સંધ્યાની પુસ્તિકાઓમાં ન્યાસની વિધિ સૂર્યોપસ્થાન પછી આપેલી છે, પરંતુ નારદ પુરાણ અનુસાર પ્રાણાયામની પહેલાં અથવા જપની પહેલાં પણ ન્યાસ કરવો જોઈએ. મૂળમાં અંગન્યાસ અને કરન્યાસ બંનેની ચર્ચા કરવામાં આવી છે, પરંતુ વિધિ માત્ર અંગન્યાસની જ આપેલી છે, જેનો પ્રયોગ આ પ્રમાણે થાય છે. ઓમ હૃદયાય નમઃ, ઓમ ભૂ શિરસે સ્વાહા, ઓમ ભુવઃ શિખાયે વસઃ, ઓમ સ્વઃ કવચાય હુમ, ઓમ ભુર્ભુવઃ નેત્રાભ્યાં વૌષટ, ઓમ ભુર્ભુવઃ સ્વઃ અસ્ત્રાય ભટ્. ઉપયુક્ત 6 મંત્ર વાક્ય અંગન્યાસના છે. એમનામાંથી પહેલા વાક્યનું ઉચ્ચારણ કરીને જમણા હાથની અથેળીનો હૃદયનો સ્પર્શ કરવો. બીજા વાક્યને બોલીને અંગૂઠાથી મસ્તકનો સ્પર્શ કરવો જોઈએ. ત્રીજા વાક્યનું ઉચ્ચારણ કરીને આંગળીઓના અગ્રભાગથી શિખાનો સ્પર્શ કરવો. ચોથું વાક્ય બોલીને જમણા હાથની આંગળીઓથી ડાબી ભુજાનો અને ડાબા હાથની આંગળીઓથી જમણી ભુજાનો સ્પર્શ કરવો. પાંચમા વાક્યથી અનામિકા અને અંગૂઠા દ્વારા બંને નેત્રોનો સ્પર્શ કરવો જોઈએ. છઠ્ઠું વાક્ય બોલીને જમણા હાથને ડાબી બાજુથી પાછળ લઈ જઈને જમણી બાજુથી આગળ લઈ આવો. તર્જની તથા મધ્યમાં આંગળીઓથી ડાબા હાથની હથેળી પર તાળી વગાડવી. અંગન્યાસ પહેલાં કરન્યાસ કરવો જોઈએ. કરન્યાસ વાક્ય આ પ્રમાણે હોઈ શકે છે. ઓમ અંગુષ્ઠાભ્યામ નમઃ, ઓમ ભૂઃ તર્જનાભ્યામ નમઃ, ઓમ ભુવઃ મધ્યમાભ્યામ નમઃ, ઓમ સ્વઃ અનામિકાભ્યામ નમઃ, ઓમ ભૂર્ભુવઃ કનિષ્ઠિકાભ્યામ નમઃ, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ કરતલપુષ્ટાભ્યામ નમઃ. આમાં પ્રથમ વાક્ય બોલીને બંને તર્જનીથી બંને અંગૂઠાઓના, બીજું વાક્ય બોલીને બંને અંગૂઠાઓથી બંને તર્જનીનો, તૃતીય વાક્યથી અંગૂઠાઓ દ્વારા જ બંને મધ્યમાને, ચતુર્થ વાક્યથી બંને અનામિકાઓને, પંચમ વાક્યથી બંને કનિષ્ઠિકાઓને અને છઠ્ઠા વાક્યથી બંને હથળીઓ તથા તેમના પૃષ્ઠભાગોનો પરસ્પર સ્પર્શ કરવો જોઈએ. ત્યાર પછી પ્રાતઃકાળે કમળના આસન પર બિરાજેલા સંધ્યા એટલે ગાયત્રી દેવીનું આહવાન કરવું. સૌને વરદાન આપનારી ત્રણ અક્ષરોથી યુક્ત બ્રહ્મવાદિની ગાયત્રી દેવી, તમે વેદોના માતા તથા બ્રહ્મયોની છો, તમને નમસ્કાર છે. આગચ્છ વરદે દેવી ત્રક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માત બ્રહ્મયોને નમો અસ્તુ તે. નારદ પુરાણ પૂર્વભાગ પહેલો અધ્યાય 27 શ્લોક સંખ્યા 43-44. સાયંકાળે ગરુડ પર વિરાજેલી પિતાંબરથી આચ્છાદિત વિષ્ણુયોની તથા વિષ્ણુવાદિની સરસ્વતી દેવીનું આહવાન કરવું જોઈએ. મધ્યાહ્નકાળમાં વૃષભ પર આરૂઢ થયેલી શ્વેત વસ્ત્ર સમાવ્રતા સાવિત્રીનું આહવાન કરવું, જે રુદ્રયોની તથા રુદ્રવાદિની છે. પહેલાં મધ્યાહ્નકાળ આવશે, પછી સાયંકાળ. એટલે સાયંકાળમાં આપણે રુદ્રયોની અને રુદ્રવાહિની અર્થાત તેનો શ્લોક છે. મધ્યાહને વૃષભ આરૂઢામ શુકલામ બરસામ ઋતામ સાવિત્રીમ રુદ્રયોનિમ ચાહવયે દ્રુ દ્રવાદિનીમ. સાયમ એટલે કે સાયંકાળનો પણ આપણે શ્લોક લઈએ કે સાયંકાળે ગરુડ પર બિરાજેલી પિતાંબરથી આચ્છાદિત વિષ્ણુયોની તથા વિષ્ણુવાદિની સરસ્વતી દેવીનું આહવાન કરવું જોઈએ તેનો શ્લોક છે. સાયમ તુ ગરુડા આરૂઢામ પિતાંબર સમાવૃતામ સરસ્વતીમ વિષ્ણુયોનિમ આહવયેદ વિષ્ણુવાદિનીમ. નારદ પુરાણ પૂર્વભાગ પહેલો અધ્યાય 27 શ્લોક સંખ્યા 44-46. પ્રણવ સાત વ્યાહતી ત્રિપદા ગાયત્રી તથા શિરશિખા મંત્ર આ બધાનું ઉચ્ચારણ કરતા રહીને ક્રમશઃ પૂરક કુંભક અને વિરેચન કરવા. પ્રાણાયામમાં ડાબી નાસિકાની બાજુમાં છિદ્રથી વાયુને ધીરે ધીરે અંદર ભરવો જોઈએ. પછી ક્રમશઃ કુંભક કરીને વિરેચન દ્વારા તેને બહાર કાઢવો જોઈએ. પ્રાણાયામ મંત્ર અને તેની વિધિ આ પ્રમાણે છે. ઓમ ભૂ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ આપો જ્યોતિરસો અમૃતમ ભૂર્ભુવઃ સ્વઃ સ્વરોમ. પહેલા જમણા હાથના અંગૂઠાથી નાસિકાનું જમણું છિદ્ર બંધ કરીને ડાબા છિદ્રથી વાયુને અંદર ખેંચવો. સાથે સાથે નાભિદેશમાં નીલ કમલદલ સમાન શ્યામ વર્ણ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા રહીને પ્રાણાયામ મંત્ર 3 વાર બોલી જવો. જો 3 વાર પાઠ ન થઈ શકે તો એક જ વાર પાઠ કરો અને 3 વાર કરવા માટે અભ્યાસ વધારો. આને પૂરક કહે છે. પૂરક પછી અનામિકા અને કનિષ્ઠિકા આંગળીઓથી નાસિકાના ડાબા છિદ્રને બંધ કરીને ત્યાં સુધી શ્વાસ રોકી રાખવો જ્યાં સુધી પ્રાણાયામ મંત્ર 3 વાર અથવા શક્તિ અનુસાર 1 વાર પાઠ ન થઈ જાય. આ પ્રમાણે હૃદયના મધ્યમાં કલાસન પર બિરાજમાન અરુણ ગૌર મિશ્રિત વર્ણવાળા ચતુર્મુખ બ્રહ્માજીનું ધ્યાન કરવું આ કુંભક ક્રિયા છે. ત્યાર પછી અંગૂઠો હટાવી લઈને નાસિકાના જમણ છિદ્રથી વાયુને ધીરે ધીરે ત્યાં સુધી બહાર કાઢે જ્યાં સુધી પ્રાણાયામ મંત્રનો 3 કે 1 વાર પાઠ થઈ ન જાય. આ સમયે શુદ્ધ સ્ફટિક જેવા શ્વેત વર્ણવાળા ત્રિનેત્રધારી ભગવાન શંકરનું ધ્યાન કરવું આ રેચક ક્રિયા છે. આ બધું મળીને એક પ્રાણાયામ કહેવાય છે. ત્યાર પછી પ્રાતઃ કાળની સંધ્યામાં સૂર્યસ્વમાં વગેરે મંત્ર બોલીને બે વાર આચમન કરવું, મધ્યાહન કાળમાં આપઃ પુનંતુ વગેરેથી અને સાયમ સંધ્યામાં અગ્નિશ્વમાં વગેરે મંત્રથી આચમન કરવું જોઈએ. ત્યાર પછી આપો હિષ્ઠા મયો ભુવઃ વગેરે ત્રણ ઋચાઓ દ્વારા માર્જન કરવું. પછી સુમિત્રિયા ન આપ ઔષધય સંતુ દુર્મિત્રિયાસ્તસ્મે સંતુ યો અસ્માન દ્રષ્ટિ યમ ચ વયમ દ્રિષ્મઃ. આ મંત્રને બોલીને હથળીમાં જળ લઈને નાસિકાથી ઉપરનો સ્પર્શ કરવો કરાવવો અને અંદરના કામ ક્રોધાદિ શત્રુ તે જળમાં આવી ગયા એવી ભાવના કરીને તે પાણી દૂર ફેંકી દેવું. આ પ્રમાણે શત્રુવર્ગને દૂર ભગાવીને દ્રુપદા દિવ મુમુચાન હ વગેરે મંત્રથી અભિમંત્રિત જળને પોતાના મસ્તક પર નાખવું. ત્યાર પછી ઋતક ચ સત્યમ વગેરે મંત્રથી અધમર્ષણ કરીને અનંત સરા સ્વરસી વગેરે મંત્રો દ્વારા એકવાર જળનું આચમન કરવું હે દેવર્ષિ. ત્યાર પછી સૂર્યદેવને વિધિપૂર્વક ગંધ પુષ્પ અને જળની અંજલિ આપવી. પ્રાતઃ કાળે સ્વસ્તિકાકાર અંજલિ બાંધીને ભગવાન સૂર્યનું ઉપસ્થાન કરવું. મધ્યાહન કાળમાં બંને ભુજાઓને ઉપર ઉઠાવીને અને સાયં કાળે ભુજાઓ નીચે કરીને ઉપસ્થાન કરવું. આ પ્રમાણે પ્રાતઃ વગેરે ત્રણેય સમયને માટે પૃથક પૃથક વિધિ છે. હે નારદજી, સૂર્યોપસ્થાનના સમયે ઉદુત્યમ જાત વેદસમ ચિત્રમ દેવાન આમુદગાદનિકમ તચ્ચક્ષુ દેવર્વહિતમ. આ ત્રણ ઋચાઓ બોલવી. આ સિવાય સૂર્યદેવતા સંબંધી અન્ય મંત્રોનો, શિવ સંબંધી મંત્રોનો તથા વિષ્ણુ દેવતા સંબંધી મંત્રોનો પણ જપ કરી શકાય છે. સૂર્યોપસ્થાન પછી તેજો અસી તથા ગાયત્રે શેકપદી વગેરે મંત્રો બોલીને ભગવાન સવિતાના તેજ સ્વરૂપ ગાયત્રીની અથવા પરમાત્મ તેજની સ્તુતિ પ્રાર્થના કરવી. ત્યાર પછી ફરી ત્રણ વાર અંગન્યાસ કરીને બ્રહ્મા રુદ્ર અને વિષ્ણુ સહિત વિષ્ણુ સ્વરૂપ એવી શક્તિઓનું ચિંતન કરવું. પ્રાતઃકાળે બ્રહ્માંત, મધ્યાહનમાં રુદ્રની અને સાયંકાળે વિષ્ણુની શક્તિરૂપે ક્રમશઃ ગાયત્રી, સાવિત્રી અને સરસ્વતીનું ચિંતન કરવું જોઈએ. તેમનું ક્રમશઃ ધ્યાન આ પ્રમાણે છે. બ્રહ્માણી ચતુરાનના ક્ષવલયમ કુંભમ કરેહી સ્ત્રુઓ બિભ્રાણામ ત્વરણેન્દુકાંતિ વંદના ઋગરૂપિણી બાલિકા હંસારોહણ કેલી ખણ ખણ મણે બિંબાર્ચિતા ભૂષિતા ગાયત્રી પરિભાવિતા ભવતુ નઃ સંપત્સ મૃદ્ધયે સદા. નારદ પુરાણ પૂર્વ ભાગ એક અધ્યાય 27 શ્લોક સંખ્યા 55. અર્થાત પ્રાતઃકાળમાં ગાયત્રી દેવી ઋગ્વેદ સ્વરૂપા બાલિકા રૂપે વિરાજી રહ્યા છે. એ બ્રહ્માજીની શક્તિ છે. એમના ચાર મુખ છે. એમણે પોતાના હાથોમાં અક્ષવલય કળશ સુક સ્ત્રુક અને સ્ત્રુઓ ધારણ કરેલ છે. એમના મુખની કાંતિ અરુણ ચંદ્રમા જેવી સુંદર છે. એવો હંસ પર બેસવાની ક્રિયા કરી રહ્યા છે. આ સમયે એમના મણિમય આભૂષણોનો મધુર ઝણકાર થઈ રહ્યો છે. મણિના બિંબોથી એમનું મધુર કુંજન અને તેમનો શણગાર અત્યંત શોભી રહ્યા છે. એવા આમ ગાયત્રી દેવી મારા ધ્યાનનો વિષય બનીને દેવી સંપત્તિ વધારવામાં સહાયક થાવ. રુદ્રાણી નવ યૌવના ત્રિનયના વેગ વેયાગ્ર ચરમાંબરા ખટવાંગ ત્રિશિખા અક્ષસૂત્ર વલયા અભીતિ શ્રીએ ચા અસ્તુ નઃ વિદ્યુદ આમ જટા કલા કલાપ વિલ સદબાલેન્દુ મૌલી મૌલિર્મુદા સાવિત્રી વૃષવાહના સિત તનુર્ધેરા યજુરૂપિણી. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ એક અધ્યાય 27 શ્લોક 56. અર્થાત મધ્યાહન કાળમાં તેજ ગાયત્રી સાવિત્રી નામ ધારણ કરે છે. એ રુદ્રની શક્તિ છે. નૂતન યૌવનાથી સંપન્ન છે. એમના ત્રણ નેત્ર છે. તેમણે વસ્ત્રના રૂપમાં વાઘાંબર ધારણ કર્યું છે. એમના હાથોમાં ખટવાંગ ત્રિશુળ અક્ષવલય અને અભય મુદ્રા છે. તેજોમય વિદ્યુત જેવી દેદીપ્યમાન જટામાં બાલચંદ્રમાનો મુગટ શોભી રહ્યો છે. તેઓ આનંદમગ્ન છે. ઋષભ એમનું વાહન છે. ઋષભ એમનું વાહન છે, શરીરનો વર્ણ કપૂર જેવો ગોર છે, અને યજુર્વેદ એમનું સ્વરૂપ છે. આ રૂપમાં ધ્યાન કરવા યોગ્ય સાવિત્રી, મારા ઐશ્વર્યની વૃદ્ધિ કરો. ધ્યેયા સાચ સરસ્વતી ભગવતી પિતાંબરાંગ બરાલંગતા, શ્યામા શ્યામ તનુર્જરા પરિલસદ ગાત્રા ચિંતા ગાત્રિંચિતા વૈષ્ણવી, ત્રાક્ષરસ્થા મણી નુપુરાંગ દલ સદગ્રેવયે ભૂષો જજુલા, હસ્તાલંકૃત શંખચક્ર શંખચક્ર સુગદા સુગદા પદ્મા શ્રીએ ચાસ્તુ નઃ. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ પહેલો, અધ્યાય 27મો, શ્લોક સંખ્યા 57. સાયંકાળે તે જ ગાયત્રી વિષ્ણુ શક્તિ ભગવતી સરસ્વતીનું રૂપ ધારણ કરે છે. તેમના શ્રીઅંગ પિતાંબરથી અલંકૃત હોય છે. એમનો વર્ણ શ્યામ છે. વિભિન્ન અંગોમાં જરાવસ્થાના લક્ષણ પ્રગટ થઈને તેમની શોભા વધારી રહ્યા છે. તેઓ ગરુડ પર બેઠા છે. મણિમય નુપુર બાજુબંધ અને સુંદર હાર હમેલ સોના ચાંદીના સિક્કાઓનો હાર વગેરે આભૂષણોથી તેમની સ્વાભાવિક પ્રભાવ વધી ગઈ છે. તેમના હાથોમાં શંખચક્ર અને ઉત્તમ ગદા તથા કમળ સુશોભિત છે. આ રૂપમાં ધ્યાન કરવા યોગ્ય સરસ્વતી દેવી મારી શ્રી વૃદ્ધિ કરો. આ પ્રમાણે ધ્યાન કરીને ગાયત્રી મંત્રના જપ કરવા, પ્રાતઃ અને મધ્યાહનમાં ઉભા રહીને તથા સાયંકાળે બેસીને ભક્તિભાવથી ગાયત્રીના ધ્યાનમાં જ મન પરોવીને જપ કરવા જોઈએ. દરેક સમયની સંધ્યોપાસનામાં ગાયત્રી દેવીના 1000 જપ ઉત્તમ, 100 જપ મધ્યમ તથા ઓછામાં ઓછા 10-12 જપ સાધારણ માનવામાં આવ્યા છે. આરંભમાં પ્રણવ, પછી ભૂર્ભુવસ્વ, ત્યાર પછી તત્સવિતુહ વગેરે ત્રિપદા ગાયત્રી આજ જપવા યોગ્ય ગાયત્રી મંત્રનું સ્વરૂપ છે. હે મુને, બ્રહ્મચારી વાનપ્રસ્થ અને યતિ દ્વારા જે ગાયત્રી મંત્રના જાપ થાય છે તેમાં 6 પ્રણવ લગાવવા તથા આદિ અંતમાં પ્રણવ લગાવીને મંત્રને તેમાં સંપુટિત કરી દેવો. પરંતુ ગૃહસ્થને માટે માત્ર આદિમાં 1 પ્રણવ લગાવવાનો નિયમ છે. એવો જ મંત્ર તેના માટે જપવા યોગ્ય છે. ત્યાર પછી યથાશક્તિ જપ કરીને તે ભગવાન સૂર્યને નિવેદિત કરવા. પછી ગાયત્રી તથા સૂર્ય દેવતા માટે 1-1 અંજલિ જળ મૂકવું. ત્યાર પછી ઉત્તરે શિખરે દેવી વગેરે મંત્રથી ગાયત્રી દેવીનું વિસર્જન કરીને કહેવું. ઉત્તરે કહેતા મંત્ર આ પ્રમાણે છે. તેતરેય અરણ્યક્રમે ઉત્તમે શિખરે, એસા પાઠ મિલતા હૈ, એટલે કે આવો પાઠ મળે છે. ઈશ પુરાણ મેં ઉત્તરે શિખરે આયા હૈ, આ પુરાણમાં ઉત્તરે શિખરે આવે છે. ઉત્તરે શિખરે દેવી વગેરે મંત્રથી ગાયત્રી દેવીનું વિસર્જન કરીને કહેવું. દેવી શ્રી બ્રહ્મા શિવ અને ભગવાન વિષ્ણુની અનુમતિ લઈને સાદર પધારો. ત્યાર પછી દિશાઓ અને દેવી દેવતાઓને હાથ જોડીને પ્રણામ કરીને પછી પ્રાતઃકાળ વગેરેનું બીજું કર્મ પણ સંપન્ન કરવું. હે દેવર્ષે, ગૃહસ્થ પુરુષે તો પ્રાતઃકાળ અને મધ્યાહનકાળમાં સ્નાન કરવું, પરંતુ વાનપ્રસ્થાન તથા સંન્યાસીએ ત્રણે સમય સ્નાન કરવું જોઈએ. જે બીમાર હોય તેમના માટે અને પ્રવાસીઓને માટે 1 વાર જ સ્નાનનું વિધાન કરવામાં આવ્યું છે. હે મુનીશ્વર, સંધ્યોપાસન પછી દ્વિજે હાથમાં દર્ભ લઈને બ્રહ્મયજ્ઞ કરવો. જો દિવસે કરવાના કર્મ પ્રમાદવશ ન થયા હોય તો રાત્રિના પહેલા પહોરમાં તેમને ક્રમશઃ પૂર્ણ કરી લેવા જોઈએ. જે ધૂર્ત બુદ્ધિવાળો, જે દ્વિજ આપત્તિકાળ ન હોવા છતાં પણ સંધ્યોપાસન કરતો નથી, તેને સર્વધર્મોથી ભ્રષ્ટ અને પાખંડી માનવો જોઈએ. જે કપટપૂર્વક જુઠ્ઠી યુક્તિ આપવામાં ચતુર હોવાના કારણે સંધ્યા વગેરે કર્મોને બિનજરૂરી કહીને તેમનો ત્યાગ કરે છે તેને મહાપાપીઓનો સરદાર સમજવો જોઈએ. યસ્તુ સંધ્યાધિક કર્માણી કુટયુક્તિ વિશારદ પરિત્યજતી તમ વિદ્વાન મહાપાતકીનામ વરમ. નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 27 શ્લોક સંખ્યા 68. સંધ્યોપાસના પછી વિધિપૂર્વક દેવપૂજા તથા બલિ વૈશ્વદેવ કર્મ કરવું જોઈએ. તે સમયે આવેલા અતિથિના ભોજન વગેરે દ્વારા સારી રીતે સત્કાર કરવો જોઈએ. તેમને ઘરમાં રોકવા માટે સ્થાન આપીને અન્ન જળ અને કંદમૂળથી એમની પૂજા કરવી જોઈએ. જેના ઘેરથી અતિથિ નિરાશ થઈને પાછો જાય છે તે તેને પોતાનું પાપ આપીને બદલામાં તેનું પુણ્ય લઈ જાય છે. તેનું નામ અને ગોત્ર પહેલેથી જાણતા ન હોય, જેનું નામ અને ગોત્ર પહેલેથી જાણતા ન હોય અને જે બીજા ગામથી આવ્યો હોય તે અતિથિ કહેવાય છે, તેનું શ્રી વિષ્ણુની જેમ પૂજન કરવું જોઈએ. અતિથિ યર્ષ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિ નિર્વતતે સ તસ્મે દુષ્કૃતમ દત્વા પુણ્યમાદાય ગચ્છતિ. અજ્ઞાત ગોત્ર નામાનમ અન્ય ગામા અન્ય ગ્રામા દુ પાગતમ વિપસ્વિતો અતિથિ પ્રાહુ વિષ્ણુવતમ તમ પ્રપૂજ્યત. નારદ પુરાણ બરોબર ભાગ એક અધ્યાય 27 શ્લોક સંખ્યા 72-73. હે બ્રહ્મન, પ્રતિદિન પિત્રોની તૃપ્તિના ઉદ્દેશથી પોતાના ગામના નિવાસી શ્રોત્રિય તથા વૈષ્ણવ બ્રાહ્મણને અન્ન વગેરેથી તૃપ્ત કરવો જોઈએ. જે પંચ મહાયજ્ઞ કરતો નથી તેને વિદ્વાનો બ્રહ્મ હત્યારો કહે છે. તેથી દરરોજ યત્નપૂર્વક પંચ મહાયજ્ઞનો અનુષ્ઠાન કરવું જોઈએ. દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ તથા બ્રહ્મયજ્ઞ આ પંચયજ્ઞ કહેવાય છે. સેવક અને મિત્રોની સાથે સ્વયં મૌન રહીને ભોજન કરવું જોઈએ. દ્વિજે કદી અભક્ષ્ય પદાર્થ ન ખાવા. સુપાત્ર વ્યક્તિનો ત્યાગ ન કરવો, તેને અવશ્ય ભોજન કરાવવું. જે પોતાના આસન પર પગ મૂકીને અથવા અડધું વસ્ત્ર પહેરીને ભોજન કરે છે અથવા મોઢામાંથી કાઢી નાખેલા અન્નને ખાય છે, વિદ્વાન પુરુષ તેને શરાબી કહે છે. જે અડધું ખાધા પછી મોદક, ફળ અને નમકને ફરી ખાય છે તે ગોમાંસ ભોજી કહેવાય છે. દ્વિજે પાણી પીતા આચમન કરતા તથા ભોજન કરતા સમયે મુખથી અવાજ ન કરે. જો તે મુખથી તે સમયે અવાજ કરે છે તો તે નરકગામી થાય છે. મૌન રહીને અન્નની નિંદા ન કરતા હિતકર અન્નનું ભોજન કરવું જોઈએ. ભોજન કરતા પહેલાં એકવાર જળનું આચમન કરે અને આ પ્રમાણે બોલે, અમૃતોપસ્તરણમસી. હે અમૃત જળ, અર્થાત હે અમૃતરૂપ જળ, તું ભોજનનો આશ્રય અથવા આસન છે. પછી ભોજનના અંતમાં એકવાર જળ પીવું અને કહેવું, અમૃતા પિધાન મસી. હે અમૃત, તું ભોજનનું આવરણ તને ઢાંકનારું છે. પહેલા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન એમના નિમિત્તે અન્નની 5 આહુતિ પોતાના મુખમાં નાખીને આચમન કરવું. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, આ પ્રમાણે કહીને 5 ગ્રાસ લેવા. ત્યાર પછી ભોજન કરવું. હે વિપ્રવર નારદજી, આ પ્રમાણે ભોજન પછી આચમન કરીને શાસ્ત્ર ચિંતનમાં તત્પર થવું જોઈએ. રાત્રે પણ આવેલા અતિથિનું યથાશક્તિ ભોજન આસન તથા શયનથી અથવા કંદ, ફળ, મૂળ વગેરેથી સત્કાર કરવો. હે મુને, આ પ્રમાણે ગૃહસ્થ પુરુષે સદા સદાચારનું પાલન કરવું. જે સમયે તે સદાચારનો ત્યાગ કરે છે તે સમયે પ્રાશ્ચિત્તનો ભાગી થાય છે. હે સાધુ શિરોમણે, પોતાના શરીરને સફેદ વાળ વગેરે દોષોથી યુક્ત જોઈને પોતાની પત્નીને પુત્રીના સંરક્ષણમાં છોડી દેવી. પોતાની પત્નીને પુત્રીને, અથવા તો અહીંયા પુત્ર કહેવામાં આવે છે, સંરક્ષણમાં છોડી દેવી. સ્વયં ઘરમાંથી વિરક્ત થઈને વનમાં ચાલ્યો જાય અથવા પત્નીને પણ સાથે લઈ જાય. ત્યાં ત્રણે સમય સ્નાન કરે, નખ, દાઢી, મૂછ અને જટા ધારણ કરે, નીચે ભૂમિ પર સૂવે, બ્રહ્મચર્યનું પાલન કરે અને પંચ મહાયજ્ઞોના અનુષ્ઠાનમાં તત્પર રહે. દરરોજ ફળમૂળનું ભોજન કરે અને સ્વાધ્યાય કરતો રહે. ભગવાન વિષ્ણુની ભક્તિમાં સંલગ્ન થઈને પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખે. ગામમાં ઉત્પન્ન થયેલા ફળમૂળને ત્યાગી દે. દરરોજ 8 ગ્રાસ ભોજન કરે તથા રાત્રે ઉપવાસપૂર્વક રહે. વાનપ્રસ્થ આશ્રમમાં રહેનાર દ્વિજ ઉપટન, તેલ, મૈથુન, નિદ્રા અને આળસનો ત્યાગ કરે. વાનપ્રસ્થ પુરુષ શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન નારાયણનું ચિંતન તથા ચાંદ્રાયણ વગેરે તપોમય વ્રત કરે. શરદી, ગરમી વગેરે દ્વંદ્વોને સહન કરે. સદા અગ્નિહોમ કરે. જ્યારે મનમાં બધી વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય થઈ જાય ત્યારે સંન્યાસ ગ્રહણ કરે, અન્યથા તે પતિત થઈ જાય છે. સંન્યાસીઓને વેદાંતના અભ્યાસમાં તત્પર, શાંત, સંયમી અને જીતેન્દ્રિય, દ્વંદ્વોથી રહિત તથા મમતા અને અહંકારથી શૂન્ય રહેવું જોઈએ. તે સમદમ વગેરે ગુણોથી યુક્ત તથા કામ, ક્રોધાદિ દોષોથી દૂર રહે. સંન્યાસી દ્વિજ નગ્ન રહે અથવા જૂનું કોપિન પહેરે. તેણે પોતાનું મસ્તક મુંડાવીને રહેવું જોઈએ. તે શત્રુ, મિત્ર તથા માન અપમાનમાં સમાન ભાવ રાખે. ગામમાં 1 રાત અને નગરમાં વધારે 3 રાત રહે. સંન્યાસી સદા ભિક્ષાથી જીવન નિર્વાહ કરે, કોઈ એકના ઘરનું અન્ન ન ખાય. જ્યારે ચૂલાનો અગ્નિ બુજાઈ જાય ત્યારે, જ્યારે ચૂલાનો અગ્નિ બુજાઈ જાય, ઘરના લોકોનું જમણ લીધા પછી કોઈ ઉત્તમ દ્વિજના ઘરમાં જ્યાં લડાઈ ઝઘડો ન હોય ત્યાં ભિક્ષા માટે સંન્યાસીએ જવું જોઈએ. સંન્યાસીએ ત્રણેય સમય સ્નાન અને ભગવાન નારાયણનું ધ્યાન કરવું અને મનને જીતીને ઇન્દ્રિયોને વશમાં રાખતા રહીને દરરોજ પ્રણવના જપ કરે. જો કોઈ લંપટ સંન્યાસી ક્યારેક એક વ્યક્તિનું અન્ન ખાઈને રહેવા લાગે તો 10,000 પ્રાશ્ચિત કરવા છતાં પણ તેનો ઉદ્ધાર દેખાતો નથી. હે બ્રહ્મન, જો સંન્યાસી લોભવશ માત્ર શરીરના જ પાલન પોષણમાં લાગ્યો રહે તો તેને ચાંડાળો જેવો સમજવો જોઈએ. બધા વર્ણો અને આશ્રમોમાં તેની નિંદા થાય છે. સંન્યાસી પોતાના આત્મસ્વરૂપ ભગવાન નારાયણનું ચિંતન કરે, નારાયણનું ચિંતન કરે. જે રોગ શોકથી રહિત, દ્વંદ્વથી પર, મમતા શૂન્ય, શાંત, માયાતીત, ઈર્ષારહિત, અવ્યય, પરિપૂર્ણ, સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાનમય, નિર્મળ, પરમ જ્યોતિર્મય, સનાતન, અધિકારી, અનાદિ, અનંત જગતની ચિંતા ચિન્મયતા કારણે ગુણાતીત તથા પરાત્પર પરમાત્મા છે, તેમનું જ નિત્ય ધ્યાન કરવું જોઈએ. જે ઉપનિષદ વાક્યોનો પાઠ તથા વેદાંત શાસ્ત્રના અર્થનો વિચાર કરતો રહે, જીતેન્દ્રિય રહીને સદા હજારો મસ્તકવાળા ભગવાન શ્રી હરિનું ધ્યાન કરે, જે ઈર્ષા છોડીને આ પ્રમાણે ભગવાનના ધ્યાનમાં તત્પર રહે છે, તે પરમાનંદ સ્વરૂપ ઉત્કૃષ્ટ સનાતન જ્યોતિને પ્રાપ્ત થાય છે. જે દ્વિજ આ પ્રમાણે ક્રમશઃ આશ્રમ સંબંધી આચારોનું પાલન કરે છે તે પરમધામમાં જાય છે. ત્યાં જઈને કોઈ શોક કરતો નથી. વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મના પાલનમાં તત્પર તથા બધા પાપોથી રહિત ભગવદ્ ભક્ત ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 25 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.